वाल्मीकि रामायण किष्किंधाकांड आठमो सर्ग। सुग्रीवे श्रीराम ने पोतानु दुख कहू अने श्रीरामे एमने आश्वासन आपीने बन्ने भाइयों में वेर थवानु कारण पूछू। श्रीरामचंद्रजीनी ए वात थी सुग्रीव ने घणो संतोष थयो। तेओ हर्ष साथे लक्ष्मणना मोटा भाई सुरवीर श्री रामचंद्रजी ने आम कहवा लाग्या, भगवान એમાં શંકા નથી કે દેવતાઓની મારા પર બહુ કૃપા છે, હું બધી રીતે એમના અનુગ્રહોનો પાત્ર છું, કેમ કે તમારા જેવા ગુણવાન મહાપુરુષ મારા મિત્ર બની ગયા। પ્રભુ નિષ્પાપ રામ તમારા જેવા સહાયકના સહયોગથી તો દેવતાઓનું રાજ્ય પણ અવશ્ય પ્રાપ્ત કરી શકાય છે, પછી પોતાના ગુમાવેલા રાજ્યને પ્રાપ્ત કરવું કઈ મોટી વાત છે। રઘુનંદન, હવે હું મારા બંધુઓ અને સુહૃદોનો વિશેષ સન્માનપાત્ર બની ગયો, કારણ કે આજે રઘુવંશના રાજકુમાર એવા તમે અગ્નિની સાક્ષીએ મને મિત્ર રૂપે પ્રાપ્ત થયા છો। હું પણ આપને યોગ્ય મિત્ર છું એની પ્રતીતિ તમને ધીરે ધીરે થઈ જશે। અત્યારે હું તમારી સામે મારા ગુણોનું વર્ણન કરવા અસમર્થ છું। આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ શ્રીરામ, તમારા જેવા પુણ્યાત્મા મહાત્માઓનો પ્રેમ અને ધૈર્ય વધુ ને વધુ વધતો રહે છે અને અવિચળ થતો રહે છે। સારા સ્વભાવના મિત્રો પોતાના ઘરના સોના ચાંદી અથવા ઉત્તમ આભૂષણોને પોતાના સારા મિત્રો માટે અવિભક્ત સહિયારા જ માને છે। એ મિત્રોનો પોતાના ધન પર પોતાના જેટલો અધિકાર સમજે છે, માટે મિત્ર ધનવાન હોય કે દરિદ્ર, સુખી હોય કે દુખી, અથવા નિર્દોષ હોય કે સદોષ, એ મિત્ર માટે સૌથી મોટો સહાયક હોય છે। અનગ, સાધુ પુરુષો પોતાના મિત્રનો અત્યંત ઉત્કૃષ્ટ પ્રેમ જોઈને આવશ્યકતા ઊભી થતાં એના માટે ધન, સુખ અને દેશનો પણ પરિત્યાગ કરી દે છે। આ સાંભળીને લક્ષ્મી દિવ્ય કાંતિ ધરાવતા શ્રીરામચંદ્રજીએ ઇન્દ્રતુલ્ય તેજસ્વી બુદ્ધિમાન લક્ષ્મણની સામે જ પ્રિય વચન બોલનારા સુગ્રીવને કહ્યું, સખા, તમારી વાત તદ્દન સાચી છે। ત્યાર પછી બીજા દિવસે મહાબલી શ્રીરામ અને લક્ષ્મણને ઉભેલા જોઈને સુગ્રીવે વનમાં ચારે બાજુ પોતાની ચંચળ દ્રષ્ટિ દોડાવી। તે સમયે વાનરરાજે પાસે જ એક સાલનું વૃક્ષ જોયું, જેમાં થોડાક સુંદર પુષ્પો ઉગેલા હતા, પરંતુ એમાં પાંદડા ઘણા હતા। એ વૃક્ષ પર ફરતા ભમરાઓ એની શોભા વધારી રહ્યા હતા। એની એક ડાળી કે જેમાં વધારે પાંદડા હતા અને જે પુષ્પોથી સુશોભિત હતી, સુગ્રીવે તોડી નાખી અને શ્રીરામને માટે પાથરીને એ પોતે પણ એમની સાથે એના પર બેસી ગયા। એ બંનેને આસન પર બેઠેલા જોઈને હનુમાનજીએ પણ સાલ વૃક્ષની એક ડાળ તોડી નાખી અને એના પર વિનયશીલ લક્ષ્મણને બેસાડ્યા। એ શ્રેષ્ઠ પર્વત પર જ્યાં બધી બાજુ સાલના ફૂલો વિખરાયેલા હતા, સુખપૂર્વક બેઠેલા શ્રીરામ શાંત સમુદ્ર જેવા પ્રસન્ન દેખાતા હતા। એમને જોઈને અત્યંત હર્ષપૂર્વક સુગ્રીવે શ્રીરામ સાથે સ્નિગ્ધ અને સુંદર વાણીમાં વાર્તાલાપ આરંભ કર્યો। એ સમયે આનંદના અતિરેકથી એમની વાણી થોથવાતી હતી, વર્ણોના સ્પષ્ટ ઉચ્ચાર થઈ શકતો ન હતો। પ્રભુ, મારા ભાઈએ મને ઘરમાંથી કાઢીને મારી પત્નીને પણ છીનવી લીધી છે। હું એના ભયથી અત્યંત ત્રસ્ત અને દુઃખી થઈને આ પર્વત શ્રેષ્ઠ ઋષ્ય મુખ પર વિચરતો રહું છું। મને રાત દિવસ એનો ભય રૂપી ત્રાસ સતાવ્યા કરે છે। હું ભયના કારણે બેબાકળો થઈને વનમાં ભટકતો ફરું છું। રઘુનંદન, મારા ભાઈ વાલીએ મને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ પણ મારી સાથે વેર બાંધી રાખ્યું છે. પ્રભુ, તમે સમસ્ત જગતને અભય આપનારા છો. હું વાલીના ભયથી અનાથ અને દુઃખી છું, તેથી તમારે મારા પર પણ કૃપા કરવી જોઈએ. સુગ્રીવ નામ કહેવાથી તેજસ્વી, ધર્મજ્ઞ અને ધર્મવત્સલ ભગવાન શ્રીરામે એમને જાણે મલકાતા હોય એમ આ રીતે ઉત્તર આપ્યો. સખા, ઉપકાર જ મિત્રતાનું ફળ છે અને અપકાર શત્રુતાનું લક્ષણ છે. તેથી હું આજે જ તમારી પત્નીનું અપહરણ કરનાર એ વાલીનો વધ કરીશ. મહાભાગ, મારા આ બાણોનું તેજ પ્રચંડ છે. સોને મઢેલા આ બાણ કાર્તિકેયની ઉપસ્થિતિના સ્થાન એવા સરો બાણોના વનમાં ઉત્પન્ન થયા છે, માટે અભેદ્ય છે. એ કંક પક્ષીની પાંખો ધરાવે છે અને ઇન્દ્રના વજ્રની જેમ અમોઘ છે. એમની ગાંઠો સુંદર અને અગ્રભાગ અણિયાળો છે. એ ક્રોધે ભરાયેલા સર્પો જેવા ભયંકર છે. આ બાણોથી તમે તમારા વાલી નામના શત્રુને, જે ભાઈ હોવા છતાં પણ તમારો અહિત કરી રહ્યો છે, વચ્ચેથી ફાટી ગયેલા પર્વતની જેમ મરીને પૃથ્વી પર પડેલો જોશો. શ્રી રઘુનાથજીની આ વાત સાંભળીને વાનર સેનાપતિ સુગ્રીવને અનુપમ પ્રસન્નતા પ્રાપ્ત થઈ અને તેઓ એમને વારંવાર સાધુવાદ આપતા બોલ્યા. શ્રીરામ, હું શોક સંતપ્ત છું અને તમે શોકાકુલ પ્રાણીઓની પરમ ગતિ છો. મિત્ર સમજીને હું તમારી સમક્ષ મારું દુઃખ કઈ સંભળાવું છું. મેં તમારા હાથમાં હાથ આપીને અગ્નિદેવની સાક્ષીએ તમને મારા મિત્ર બનાવ્યા છે, તેથી તમે મને મારા પ્રાણોથી પણ વધારે પ્રિય છો. આ વાત હું સત્યના શપથ લઈને કહું છું. તમે મારા મિત્ર છો, તેથી તમારા પર પૂર્ણ વિશ્વાસ રાખીને જો મારા અંતરનું દુઃખ, કે જે હંમેશા મારા મનને વ્યાકુળ કરતું રહે છે, એ તમને જણાવું છું. આટલું બોલતા બોલતા સુગ્રીવની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. એમની વાણી ગદગદ થઈ ગઈ, તેથી તેઓ ઊંચા સ્વરે બોલી ન શક્યા. ત્યાર પછી સુગ્રીવે એકાએક વધેલા નદીના વેગની જેમ ઉમટેલા આંસુઓના વેગને શ્રીરામની સામે ધૈર્યપૂર્વક રોક્યા. આંસુઓને રોકીને પોતાના બંને સુંદર નેત્રોને લૂછીને તેજસ્વી સુગ્રીવ ફરી લાંબો શ્વાસ લઈને શ્રી રઘુનાથજીને કહેવા લાગ્યા. શ્રીરામ, પહેલાંની વાત છે, બળવાન વાલીએ કટુવચન સંભળાવીને બળપૂર્વક મારો તિરસ્કાર કર્યો અને પોતાના રાજ્ય યુવરાજ પદથી મને ઉતારી મૂક્યો. એટલું જ નહીં, મારી પ્રાણપ્રિય પત્ની પણ એણે છીનવી લીધી અને જેટલા મારા સુહૃદ હતા એ બધાને કારાગારમાં નાખી દીધા. રઘુનંદન, ત્યાર પછી પણ એ દુરાત્મા વાલી મારા વિનાશ માટે યત્ન કરતો રહે છે. એણે મોકલેલા ઘણા વાનરોને હું વધ કરી ચૂક્યો છું. રઘુનાથજી, તમને પણ જોઈને મારા મનમાં એવી જ શંકા થઈ હતી, તેથી ભયના કારણે હું પહેલાં તમારી સામે આવી ન શક્યો. કેમ કે ભયનો સમય ઉપસ્થિત થતાં ઘણો કરીને બધા ડરી જાય છે. માત્ર હનુમાન વગેરે વાનરો જ મારા સહાયક છે, તેથી મોટા સંકટમાં પડીને પણ હું આજ સુધી જીવિત રહ્યો છું. આ લોકોનો મારા પર સ્નેહ છે, તેથી આ બધા વાનરો બધી બાજુથી મારી રક્ષા કરે છે. જ્યાં જવું પડે ત્યાં તેઓ સાથે આવે છે, અને જ્યારે ક્યાંક હું રોકાઈ જાઉં છું ત્યાં પણ આ બધા મારી સાથે રહે છે. રઘુનંદન, આ મેં સંક્ષેપમાં મારી સ્થિતિનું વર્ણન કર્યું. તમારી સામે વિસ્તારથી કહેવાનો શું લાભ? વાલી મારો જ્યેષ્ઠ ભાઈ છે, છતાં અત્યારે મારો શત્રુ થઈ ગયો છે. એનું પરાક્રમ બધે પ્રસિદ્ધ છે. જોકે ભાઈનો નાશ પણ દુઃખનું જ કારણ છે, છતાં અત્યારે મારું જે દુઃખ છે એનો નાશ થાય તો જ ટળી શકે એમ છે. મારું સુખ અને જીવન એના વિનાશ પર જ નિર્ભર છે. શ્રી રામ, આ જ મારા શોક નાશનો ઉપાય છે. મેં શોકથી વ્યથિત હોવાના કારણે આ વાત આપને જણાવી છે, કેમ કે મિત્ર દુઃખમાં હોય કે સુખમાં એ પોતાના મિત્રને સદા સહાયતા કરે છે. આ સાંભળીને શ્રીરામે સુગ્રીવને કહ્યું, તમારા બંને ભાઈઓમાં શત્રુતા થવાનું શું કારણ છે એ હું યથાતથ સાંભળવા ઈચ્છું છું. વાનરરાજ, તમારી બંનેની શત્રુતાનું કારણ સાંભળીને તમારા બંનેની પ્રબળતા નિર્બળતાનો નિશ્ચય કરીને પછી તત્કાળ તમે સુખી થાઓ એવો ઉપાય હું કરીશ. જેમ વર્ષાકાળમાં નદી વગેરેને વેગ ખૂબ વધી જાય છે, એ જ રીતે તમારા અપમાનની વાત સાંભળીને મારો પ્રબળ રોષ વધી રહ્યો છે અને એ મારા હૃદયને હચમચાવી મૂકે છે. મારા ધનુષ્ય ચડાવતા પહેલાં જ તમે તમારી બધી વાત પ્રસન્નતાપૂર્વક કહી દો, કેમ કે જેવું મેં બાણ છોડ્યું તમારો શત્રુ કાળનો કોળિયો થઈ જશે. મહાત્મા શ્રીરામચંદ્રજી આમ કહ્યું તેથી સુગ્રીવને એમના ચારે વાનર સાથીઓ સાથે અપાર હર્ષ થયો. ત્યાર પછી સુગ્રીવના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ અને એમણે શ્રીરામને વાલી સાથે વેર થવાનું યથાર્થ કારણ કહેવાનો આરંભ કર્યો. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 8મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.